કોઈ તને ગાળ દીધી અને તેને ક્ષમતા રાખી એક વાત કહેવાય. અને કોઈ ગાળ દીધી પાછું ફરી કોઈ એ કોઈ હું શું કહ્યું અને ત્યાં કોઈ થતું છે. આ સમજ આવે ને કોઈ તારા એ સમજ નિમિત્ત એટલે આ વ્યવસ્થિત નામની શક્તિ અવતાર ચલાવી લે છે તે યશન ને પ્રેરણા કરશે. વ્યવસ્થિત યશન પ્રેરણા કરશે તેની વાત ચાલ્યા કરશે. હવે તારે છે તે પાડોશમાં રહેવાનું અને જ્ઞાતા દશા યશવંત શું કરી રહ્યો છે એ સબ દેખનેગા. એ ડોક્ટર ક્યાં કર રહે આપને દેખને કા હૈ, ઇસકા માઇન્ડ ભી ક્યા કરતા હૈ, ઇસકી બુદ્ધિ ભી ક્યા કરતી હૈ, ઇસકા ઇગોઇઝમ ક્યા કરતા હૈ, સબ અપને દેખને કા. ઉસે કોઈ બાત અપના નહીં ભી. હવે લાઇન ઓફ ડિમાર્કેશન આ ગયા ઇસમે. લાઇન ઓફ ડિમાર્કેશન બિટવીન સોલ એન્ડ ફૂટગર્લ. ફૂટગર્લ ક્યુ બોલતા હૈ કે સબ પૂર્ણ ગલત હોતા હૈ. અભી ક્યાં ખાના ખાયા વો પૂર્ણ કિયા ફિર સંડા જાને કો દે. પૂર્ણ ગલન પૂર્ણ ગલન પૂર્ણ ગલન આપ સમજા ગયા. હલા લિયા વો પૂર્ણ ગલન પૂર્ણ ગલન સબ કી પૂર્ણ ગલન હૈ સર નામ હૈ. આત્મા બિના સબ કી પૂર્ણ ગલન હૈ. હે ટાઈટ ફુલ નફો ખુદ સમજે ને. રાત્રિ દિવસ સબ પૂરણ ગલન શુદ્ધાત્મા ઓર પૂરણ ગલન દો ચીજ હૈ. ગુડાળા હો ગયા હૈ હમ દેખ બોલતા હૈ તને હમ ભરી ને. તો કેટલા કેટલા મોટા પુસ્તકો મળ્યા હશે પુસ્તકો પુસ્તકો દેખીને ગોળા થઈ રહેલો આપણે સમજવા આવે. કામ બહુ અચ્છા કામ નિકલ ગયા જાય હમને. એ કેવળ જ્ઞાન એ આત્મજ્ઞાન નહીં, આત્મજ્ઞાન થી જ્યાદા હૈ ઉપર કી સોચ. મગર મગર પાસ નહીં હોતા હૈ હમકો ભી નહીં ડાયજેસ્ટ હુઆ સર ખુદ કહેતા નહીં. મગર ડાયજેસ્ટ ડાયજેસ્ટ કા એક આર હૈ એ પાઠ માં આ રહા હૈ. આ તો કોઈ પૂરો નહીં હોઈ શકતા હૈ સમજે ને. તો તને ચીજ પસંદ મેરા આપી તને કેવળ જ્ઞાન. હવે આ વ્યવસ્થિત ક્યાં કામ કરતે હૈ મેં ઇસકે લીએ થોડા દાખલા બતાઉં. એક કાચ કા પ્યાલા હૈ તો હમારી પાસ આયા તો હમ ઇસકો તો હમારા આત્મા થી ગયા થા છૂટ ગયા તો હમ ઇસકે પ્રયત્ન કિયા તો પ્રયત્ન કિયા તો ભી ગિર ગયા ઓર ફૂટ ગયા ટૂટ ગયા તો કિસને તોડા. તો લોક ક્યા બોલેગા સાહેબ આપ અકેલા ઠા નહીં કોઈ તો દૂસરા નહીં થાય આપને તોડ્યા. મેં મારે આ કહેવું પડે ના કહેવું પડે કારણ એની હસબન્ડ છે એ નહી હમ આપડે કઈ બીજા થોડે છે તે પાને બધા ને એટલે આપડે ખબર કરો ભાઈ મારી ભૂલ થઈ ગઈ શું કહ્યું તને હશે. પણ કોણ તોડે છે ખરી હકીકત વાસ્તવિક જાણતા નથી લોકો. નોકર ના હાથમાં થી પેટ ફૂટ જતા હૈ ઓર કપડા નીચે ગીર જતા હૈ તો વો ઉસકા જો માલિક હૈ વો એસા માનતા કે ઉસને તોડ દિયા સમજે ને. નોકર નોકર એસા તોડતા નહીં ઉધર સમજે ને. હવે કોણ તોડે છે તક વ્યવસ્થિત શક્તિ તોડે કોણ તોડે એટલે નોકરે નોકરે તોડ્યા નથી વ્યવસ્થિત શક્તિ તોડ્યા. પણ નોકર એમાં નિમિત્ત બની જાય છે નિમિત્ત હો જાતા હૈ ને. એટલે આપણે સમજ જાને કા કે નોકર બિચારા નિમિત્ત હૈ ઇસકા ક્યા ગુના તે આપણે નોકર કો બાત કરને કા ભાઈ તુમકો કુછ આત્માઓ કો ધરા નહીં કુછ નહીં સાહેબ તો ખુશ હો જાયગા સમજે. પણ ફિર એસા નહીં બોલને કા વ્યવસ્થિત હૈ નહીં તો દુરુપયોગ કરેગા. આપને બોલને કે એસા આશ્ચર્ય છે ચલો એસા મત કરો કઈ સમજે ને. સમજાવવાના છે સમજે. આપને બોલે કા વ્યવસ્થિત હૈ તો કાલે છોકરું ભેગી દઈ વ્યવસ્થિત બોલશે અબરો વાત કરશે. છોકરું ભેગી દઈ પછી કહેશે વ્યવસ્થિત છે ચાલો પછી. એટલે આ વ્યવસ્થિત એક થઈ ગયો દાખલો હે. આ બીજો દાખલો આપું વ્યવસ્થિત નો ના આ દાખલો પૂરો નહીં થયો. હવે આ કાચનો પ્યાલો કેમ ફોડ્યો કે છે, કેમ એને વ્યવસ્થિત ફોડ્યો, એ સારું બધા ને કેમ ફોડ્યો કે છે, નોકરી પાસે કેમ ફોડ્યો, આ કેમ ફોડ્યો? આપડે લોકો એક ડઝન કરતા આવે ને, તે હાથ પેઢી ઉડી ચલાવી આવે. આ જમાત પહોંચી નથી, ઇન્ડિયન બદલતી એ લોકો સમજેલી કોઈ દેશ હોય કે આ કઈ જાય નહીં બદલતા, ઇન્ડિયન બદલતા તો કોઈ ઘર જ ના કરી શકે. તારે સમજે બધું આ કોઈ આ ઘોટાળા પડી જાય ત્યારે મોકતા એ તો ભાઈ કચરો નીકળી જાય. તે કેટલો હશે કચરો નીકળી જાય તારે અજ્ઞાન ફાંસી ફાંસી ભરેલી. અને ગૃહિત મિથ્યા કેવું કહો? હા, જેને જે શીખવી એ શીખ્યો, એમ નહીં ભાઈ મને પણ નહીં શીખવા એના કરે બધે કપાળ જાય. શું કહ્યું કે રહી બધા છો અંડરલાઈન શું કરું કે છે તારી અક્કા ઉપર એને દોર ઉપા તો મેં કહ્યું વાંચી ખોટું લખ્યું, કયું સારું લખ્યું, તું આમ તો ડાયો તો છું એવું કે છે કપાળ જો અંડરલાઈન કે રેકલવા કારખાના બનાવો વેચા ત્યાં ચાર ના બાર ના આવે નહીં બાદમ એટલા જે ચાર ના આવે નઈ અક્કલ ના બાદમ બાદમ મુંબઈ માં આવડી મોટી મોટી ખોપરિયા બાદમ એટલા જે ચાર નહીં આવે ને. એટલે આ વ્યવસ્થિત શક્તિ થયું જોચ્યું છે તે હું ફરી બીજો લાવું ને એટલે બીજો મુંબઈ બંધ આપડે ઇન્ડિયન તો લાવે ને સમજાતો નથી. અમે આ જોડે કયું લઈ જવાનું નહીં સર, સાહેબ હું પૂછું વાડી આવ દહી વાળી પરિગ્રહ ઓછો કરે છે. પરિગ્રહ ઓછો કરે છે. હા પરિગ્રહ ઓછો કરે છે. આપણે આટલું બધું છે જરા કપડ બપડ સારા પહેરવું કે લગ્ન બગન હોય તાર કે તમે તો આ હું પહેરો છો આ ભીચર ના દેખાય ને ભીચર માં શું ગાઈ દેવાનું કે ચોપડ ભરું લુગડા ગાઈ જાય કે અરે હમણાં લુગડા ગાઈ જાય દાદન છે નહી તો મૂક્યા છે છોકરા તો આ મૂક્યા છોકરા ને છોડવાના છે અને છોકરા પછી તમારે બની મળશે ના એ તો કોઈ ના બને તમે શું ના કહેવાય ભાઈ ના કહેવાય ભાઈ છોકરાઓ શું કે છોકરાઓ શું કે છોકરા ના જે મને આપે છે ને જે મને આપવાના છે મિલકત તે એમને એ જો એમને લઈ જવાતો હોય ને તો 10 લાખ દેવું મૂકીને જાય એવા છે. મારા બાપા ને તમે હું આવું બોલે ભાઈ રાજા 10 લાખ દેવું મૂકે એવા છે મારા બાપ હાથ ની પૈસા પૈસા પૈસા વાપરવું શીખ્યા તે માણસ લોભ્યો છે, મને કે છે મારો લોભ છૂટતો નથી, મારે અહીં રિક્ષામાં આવું હોય તો નથી હવે મારી પડે, અને મારે ધરાતું નથી તો રિક્ષા નહીં હવે કઈ જતું, પૈસા નથી લે, પૈસા છે બધા ઘરમાં એ રહ્યા, તાર મેં શું કર્યું પછી રસ્તો ફર્યા, એક રિક્ષા વાળો હતો ને એને વર્ગાડ્યા, એને કહો ભાઈ અમને આ કાકા લઈ જશે લાવજે બધું ફરવા, અને એક સ્ટેશન મોકલ્યા, એમની પણ રૂપિયા છે મેં લઈ લીધા બદલા રૂપિયા, ચિંતા નહી કરે કોઈ જશે બે ત્રણ દાડા સુધી વેરાડે નઈ તાર લોકો આ શું કરે છે આ શું કરે છે, પછી એને જોબ બોબ બધી છૂટી ગઈ, કારણ મનમય હું થયા કરે આવું કરશું આવું કરશું ફરી ગયા, હવે મારા ઉપાય જોઈ તો મને તમે કરે તો એમને લાગે પડી ગયું પછી ઊંધું કરે, હવે આપડી વાત બધી મારી છે આપડે બધું બહુ બધું જ્ઞાન, બીજી વાત આપડે કશું આપડે સ્વામે નહી કોઈ સમજ પડી ને, તો આ લોકો નો ડોલર એમને અમને ફેન્સી તમે ડોલર લોકો આપી દેશે ક્યાં જવા આવે, બીજો દાખલો આપું આ વ્યવસ્થિત કરતા છે, અને બીજો દાખલો બેંક માં ગયા ભાઈ, બેંક માં ગયા ને ત્યાં આગળ આપણી ગજા 200 રૂપિયા ભર્યા છે, દૂસરા 2000 લઈએ આપને, એક ગજા માં 2000 રખાય, એક ગજા માં 200 રખાય, પણ આપને ઇધર આયા આવતી વખતે બોર્ડ વાંચ્યું બિહાર ઓફ ફીસ, એટલે આપડે કેવું યશન ગજુ દાબી રાખીએ નહી તો રસ્તો ખરાબ થઈ જાય, એટલે યશન ગજુ દાબી રાખે તો પેલી જમાત પી ચા કિંમતી હતી એ વાટેલો મળશે રાખે ત્યાં ક્યાં નીચી રસ્તા એ રાખે, કારણ કે હાથ છૂટ ગયા લે ગયા સમજ પડી ને, એટલે આપડે વ્યવસ્થિત કઈ પૂરો મનમાં સમજી ગયા વ્યવસ્થિત લઈ ગયો, એ તો નિમિત્ત કોણ આજે આપડે પકડે જે ગુનો હતો ને પાછળ આ બધા ને ઇનામ ના બની ને આપડે કઈ કહીએ જોડે ચાર ને અમારી પણ પચાસ બધા કરી આપડે જેનું નથી આવ્યું કદો ને જે આપણું ઇનામ લાગ્યું, અરે પેલો પકડા છે તારે આ નિમિત્ત છે અત્યારે આપડે જે પકડે એ ગુનેગાર જે ભોગવે એની ભૂલ છે, તારે કોણ ભોગવે છે 2000 ગયા તો તારા સારી ભૂલ ચલો ગરીબ ગરીબ ખાતે ઘોડા ગાઈ કરીએ છીએ ને પાછા લોકો તમે શું કે અરે ભાઈ ભાઈ ભાઈ પેલો દોડ્યો કઈ લઈ ગયો કે કઈ, આપડે કેવાનું બીજું આ ગજું આ ગજમાં બધું હતા અને આ ગજું તો આ રીતે કશું નતું કપાઈ ગયું એટલું કપેલા લોકો ના હતા બચ્યો તું, નહીં તો આપણને શું કે એટલે પછી આપડે શું કેવાનું આપડે ઘરમાં જઈએ વ્યવસ્થિત કર્યું આ એટલે આપડે ગુનો જ નહીં ને, કોઈ બીજો કોઈ ગુનેગાર હોય તો દુઃખ થાય આપણને, આપડે સમજી લે આપડે પેલો હિસાબ ચૂપતે થઈ ગયો તો એટલે આપડે ઘેર જતા હોય અને પોલીસ વાળા નું ઘેટ આવે તો વ્યવહાર થી રહેવું જોઈએ, એટલે પોલીસ વાળા ઘેટ માં દેખાડવાનું કે આ ગજુ કઈ છે 2000 ગયા છે કેસ ન દઈ દેજો, જો તમને સમજાય છે બધું કે ભૂલશો નહીં, હું પાસ લઈ પરીક્ષા લેવાનો નહી પરીક્ષા લેવાય ને, તને સમજ પડી બધી ભલે કેવા લાગે તને તને લાગેલા સમજ પડે ને બરોબર નહીં પડે, બહુ ઊંચી વાત છે આપની દાદા, આપની વાત તો બહુ ઊંચી છે ના ખબર પડે, પછી આપડે પોલીસ નંદાઈ એમ ઘેર જતા હોય ત્યારે ભાઈ મન તો ખરું ને આપણું દાદા જ્ઞાન આપ્યું બોલતું મન કઈ ખૂટી દીધું મન શું કરે નહિ અંદર માઇન્ડ થયા ને માઇન્ડ ક્યાં બોલે ગયા હે આપ તો વ્યવસ્થિત બોલે બારસો રૂપિયા દેને કા ઇસકા ક્યા મને આપણને કે બારસો ગ્રહ આપવાનું તેનું શું તમે વ્યવસ્થિત બોલ્યું ભર્યા એટલે આપડે જ્ઞાન ના ડાયરા જ્ઞાન થી સારો પડ્યો તારો આવું નહીં લેવું નહીં વગર તો અમને ગોળા માર માર મન ને આવું નહીં મન લે નહીં અને વગર તો અમને ગોળા માર માર કર શું આવે ક્યાં જઈ હવે કાઢી મેલું કે કાઢી મેળા નહીં અત્યારે વસ્તુ રહેશે બધી હવે વસ્તી જશે હવે હજુ આ જ્ઞાન થી વસ્તી જશે બધું ને એટલે આપડે શું કરવું પડે જ્યાં જઈને સમજી જવાનું આખી રાત ઊંઘવા નહીં દે આખી રાત ઊંઘવા નથી ગોદા માર માર કે આગળ ગોદા મારતી હોય તો આપડે કઈ ઈચ્છા ઉપર નહીં જતી ના જતી તો આપડું પછી તારી નિવેડો આવે પણ આને શું કર્યું હું આમ કરું ત્યાં જ નહીં એટલે આપડે શું કરવાનું ઘરમાં જઈ કે સર એટલે બેન ને કહે જો ખૂબ દૂધ નાખીને શીરો બનાવી સમજે ને સરસ ફર્સ્ટ ક્લાસ શીરો આપડે કથાઓમાં કહે બહુ સુંદર ખૂબ દૂધ ને ઘી નાખી અને શીરો બનાવે અને જોડે ભજીયા બનાવો રાઈસ બનાવો બીજી બધું બનાવો એટલે એ સમજી દેખો હવે તમે લાયા લાગે એટલે ઘરમાં આનંદ થઈ જાય એટલે પછી શું કરવાનું વ્યસન ને હાર જમાડવાનું ખૂબ એટલે વ્યસન ઊંઘી જાય નઈ તો મન હવે ઊંઘી જાય કિરાત નહીં મન ક્યાં જાય ઓછો ગયા મન નહીં તો ગયા એટલે એટલે પછી ઘરમાં ઉઠ્યા કે પોલીસ વાળા આવ્યો ભાઈ એટલે નોંધાયું તે પોલીસ વાળા કહ્યું કેમ શું તમારે ટકા પકડી લાવ્યો છું તાર પર શું બન્યું તકે આખી રાત દારૂ પીધો રમી રમ્યો હશે કે થતું એટલે કઈ વધ્યું છે તકે આસન હારી પછી આપડે લઈ લેવાનું વ્યવસ્થિત છે ને જેટલા વ્યવસ્થિત માં છે એ પાછા આવ્યા વ્યવસ્થિત માં 1800 હસ્ત 1800 પાછા આવ્યા 1200 હસ્ત 1200 સમજે એટલે આસન હારી પછી પાછા આવ્યા એટલે પછી હારી પછી આસન છે ગજા મૂકવા રહ્યા અને હારી પછી હાથમાંથી 15 છે તે પોલીસ સાહેબ કે તમે ચા પાડી કરજો શું કહેવાનું ચા પાડી હા બીજા આપડે પોલીસ માં ધક્કા ખડાય નહીં બીજા બેઠવાય એમ બધું નિવેડો લાય અને હાડા દસ રહ્યા તે પોલીસ સાહેબ પેલા મારી છોકરા આઠો આવું લઈ લીધા છે તો બીજા ખાય શું બધું આજા આજા આખા દાડા મળ્યો નહીં શીખાય તો શું ખાય અને બધું લે હાડા દસ શું કહ્યું એટલે ખાતર પાસે દઈએ ને 400 રૂપિયા છે ને તે અંદર લઈ જઈ અને બેંક ખાતે 2000 જમે કરવાના અને 1200 રૂપિયા વ્યવસ્થિત ખાતે ઉધાર કરવાના અને 800 રૂપિયા તો આપણે તમે આવી ગયા સમજ ને એટલે તમે ઉધાર ખાતું થઈ ગયું બોલું સમજાય છે આ વ્યવસ્થિત બધું કરવાનું તમારે કશું કરતા નહીં તમે કરતા પણ શું જોયું તમારું પેલા તો પોતે કરતા નતો ને છતાં કેતો મેં કર્યું તેનો આધાર આપતો હતો કે મેં કર્યું કે જા તું કરતા એટલે આ બધા હવે ડિસ્ચાર્જ કર્મ રહ્યો હવે ચાર્જ થશે નહીં નવા ચાર્જ થશે નહીં અને જૂના ડિસ્ચાર્જ હો જાય ને ઇફેક્ટિવ ડિસ્ચાર્જ છે તે પોઝિટિવ બંધ હો જાય વધી એક અવતાર છે તો અવતાર કા અમારી આજ્ઞા પાલન મેં હોતા હે તો વો ભી તો પુણ્યાનુભવી પુનતા વહાં જાકે કુછ કરને કા નહીં એસે સબ સંજોગો મિલ જાયેગા સમજે મોક્ષ કા સંજોગો થઈ ગયો વ્યવસ્થિત સમજ માં આવે ને થોડું આવી ગયું છે ને સારો હવા માં અનુભવ મારશે તમને ચા પાણી મળશે ને મળશે ને ચોથું બઉ જો આવે હવે કેટલા ઋણાનુ બંધ રહ્યા છે? બસો એક હશે બધા. બસો તો ખબર પડે, બાકી ના તો કેટલા હોય ખબર નહીં. કેટલા ખબર પડે? બસો. બસો તો આપડા નથી ના, એ તો ખરા. પણ બીજે તો આપડે કેમ છે સંત કેનારો રોળાનંદ કેવાય, ભાઈ દયા કેમ કેનારો, કોણ ખાતો જાય કેનારો, કઈ પણ આપણે સાધારણ જાય વાંચતી હોય ને જઈ ગયો થોડી વાર તો એ રોણાંક. દુકાન માં ઘરાક આવે, ઘરાક આવે, એ બધું રોણાંક. આખી દુનિયા જોઈ લેવા દેવા નથી ને શીખવાડું. શું કેવાનું? ફાઇલ. સેક્રેટરી બોલ, સેક્રેટરી ને કહ્યું કે આ ફાઇલો છે બધાની, તે બધા નિકાલ કરી નાખો. કે છે આ 2000 ફાઇલો છે, નિકાલ કરી નાખો દરેક માણસ ના, જેને જેનું હોય છે. કોઈની ચા પીવે નહીં અને કોઈને સેજે પણ ઉખરે નહીં થવાનું. સેટ કરી કોઈ ચા આખી નહીં પીવાની, ઉગ્ર કોઈ થવાનું. એ રીતે નિકાલ કરી નાખો તો એ નિકાલ કરી નાખે ને સર. એ તમારે હું શું કઉ છું, આ ફાઇલો નો સંભાવે નિકાલ કરી નાખવાનો. કેવું? સમભાવે. શબ્દ તમારા આ શબ્દ એક જ બોલવાનો, ફાઇલ નો સંભાવે નિકાલ કરવાનો છે બસ. એટલું શબ્દ તમે બોલો ને એટલે જવાબદારી તમારી બંધ થઈ ગઈ. પછી કરવાનું ના સંબંધ માં રાખવાનું. તમે છો ને આ ફાઇલ કોને કોને કઈ કઈ ફાઇલ ના નંબર આપવાના, તો તું સુધારમાં થઈ ગયો અને તારો પાડોશી આ એ પણ એ ઋણાનું બંધ તમના હિસાબ બંધાયેલી છે ને. ફાઇલ નંબર 1 શું કઈ? ફાઇલ નંબર 1 અને પેલી ફાઇલ નંબર 2. પછી ફાધર, મધર, પૈકી, ત્રણ, ચાર, બ્રધર, પાંચ, છ બધા પછી ફાઇલો નું નામ સમજી લેવાનો. સમજો ને? અને એના ફાઇલ નંબર 1 એ અને તું ફાઇલ નંબર 2. સમજો ને? ફાઇલ નંબર 2 જવાની હોય બાળગામ તો તારે અમે કહેવાનું ફાઇલ નંબર 2 બાળગામ જવાની. પછી અમે તો અત્યારે બીજા કે ના રાખે. એટલે આવી રીતે ફાઇલો નો સંભાવ નિકાલ કરવાનો. પેલા તો કશું ભાવ નું ઠેકાણું નતું રાખતા ને. હારા જોડે હારો, નબળા જોડે નબળો, હારા જોડે હારો. એવું નહીં, આપડે સંભાવ નિકાલ બધા ને હતું. તમે ભાવ નિકાલ તો જોઈ ને ફાવશે ને તને અમે ભરી ને તમે ફાવશે ને. દાદા ની આજ્ઞા છે તે ભાવિન નો, ભાઈ નો સંભાળ એ નિકાલ કરી ને સંભાળ નિકાલ કરવાનો. કોઈ ઘરા ગામડું હરું આવે, ઘરા ગામડું હરું આવે તો સંભાળ નિકાલ કરવાની પડે. શું સાહેબ ગયા સાહેબ દુકાને? કેમ બોલતી? ફાઇલ નો સંભાળ નિકાલ. હેલો. હવે એને દાખલા આપું, ફાઇલ નો સંભાળ દાખલા આપું. સમજાશે કે જોબ કરું છું કે ધંધા ઉપર જઉં છું? ધંધા ઉપર એની જોડે દુકાન માં છે. ભેગા છે એમનો જુદો છે, મારો જુદો છે. એનું જુદું છે એટલે બે સ્ટોર છે. એટલે એક માં બેસે છે. બે સ્ટોર છે એમનો ને એમનો બે જુદા છે. હવે તારે સ્ટોર પર જવાનો ટાઈમ થાય એટલે તું કહું કે ભાઈ મારે જમવાનું મૂકી દે, મારે સ્ટોર પર જવાનું છે. કે જો એટલે કે 5 મિનિટ માં આવો તો આપણે 5 મિનિટ ત્યાં જતા હોઈએ અને ત્યાં રસોડામાં જઈએ ત્યારે આમ ઘડીને તકડી ઉતારતા હોય અને ત્યારે ફાંસી થઈ ગઈ ફરી ઊંધી થઈ ગઈ તો તને કયું જ્ઞાન હાજર થશે તે વખતે? બેન કે છે વ્યવસ્થિત. હે? બેન કહે છે વ્યવસ્થિત બહુ બાકી છે ગુસ્સો કરતા હજી આવતો હતો એ નહી આવે આ તો એ તો હતો યશવંત એકલો જ હવે ને આવે તું યશવંત રહેવાનું વ્યવસ્થિત દોરી આ કોને દોરી એ ભાઈએ દોરી નથી વ્યવસ્થિત દોરી એટલે આપડે એમને શું કેવાનું એ દાદા નથી ને ખુશ થઈ જાય કે પહેરો આવો વાંકા તો દાદા શું થાય ભાઈ બોલી બોલી ગઈ વ્યવસ્થિત બોલી ગઈ તમને સમજ પડી વ્યવસ્થિત કે ફાઇલ નંબર ટુ નો જોડે શું નિકાલ કરવાનો સંભાળો નિકાલ કરવાનો સીરે થાય એમને કહી દેવાનું કે ભાઈ ભાખરી આ છે તૈયાર છે થોડું કારણ થઈ થઈ જાય સંભાળો નિકાલ થઈ જાય કે ના થઈ જાય ફાઇલ નો સંભાળે નિકાલ કરવો જે બીજો દાખલો આપવો હવે બીજો દાખલો આપવો ફાઇલ ફાઇલ તો સંભાળ નિકાલ કરીને ખબર ને બીજો દાખલો આપું છું ધ્યાન કરવા માટે એક રૂમ માં બેઠો છું સિદ્ધાર્થમાં નું ધ્યાન કરવા માટે અને રૂમ માં બેઠા બેઠા સુધાર્થ નું ધ્યાન કરીએ છીએ અને બહાર બારણા ઉપર અવાજ આવ્યો એટલે તું શું સમજી જવું આપણું જ્ઞાન શું કે બહાર કોઈ આવ્યું છે ના આપણું જ્ઞાન શું કે એ તો અજ્ઞાન માં કેતો હતો હવે આપણું જ્ઞાન શું કે ફાઇલ નો નિકાલ કરવો વ્યવસ્થિત રીતે કોઈ આવ્યું છે ફાઇલ નો નિકાલ કરવો વ્યવસ્થિત રીતે કોઈ આવ્યું છે ફાઇલ આવી છે કેમ કે કોઈ ફાઇલ આવી છે એમ કરવાનું કયા નંબર ની ફાઇલ ખબર પડે આપડે બહાર ઉગાડીએ તારે ખબર પડે ફાઇલ નંબર 50 પેલા સુરે મન તું શું કરાયો આપડે તે જગ્યાએ દુકાન હોય એની ત્યાંથી લાવે ખોડ ખોડ બધું ત્યાં મહેતાજી તારી કોતરા ખોડ ના લાવ્યા છે પૈસા નહીં આવતા એટલે આપડે જો આ ફાઇલ નો સંભાળો નિકાલ કરવાનો મહેતાજી પૂછે કેમ નથી આવતા કે એક કોથળી 80 રૂપિયા ભાવ વધારે પી લાવ્યો એટલે 240 રૂપિયાની ધોધર છે કે આપણે એને સમજાવવાનું કે ભાઈ હવે તો કાયમના ઘર ને તમારે આપણે બધા સંબંધ વાળા સમજાવી પતાવી 240 બધે 120 માં પતાવી દઈ મૂકી મૂકી દેવાનું છે ને અને ના માને તો વધારે આપીને પણ એનો ફાઇલ નો નિકાલ કરે આપણે વ્યર્થીએ બંધાયેલું છે જગત ચોથા આરામાં પ્રેમથી બંધાતું હતું પાંચમા આરામ વ્યર્થી બંધાય બરાબર ને એટલે વેર ના થાય એવું જોઈએ બધું ગમે તે વેર નો ના થાય ખોટો ઊંધો ચોટી પડે હોય ને પૂરા આપી દીધે ત્યાં બધા ના ચોટી પડે કોકર એવો મળી આવે કોકર એવો નિકાલ કરવો એમ કઈ બાજવું નહીં સર સમજો પછી મારી કહેવો કારણ કે એટલા હારો કઈ બેસી આપડે આખો બોક કહીએ હવે તો મળ્યો ને મળ્યો તો કઈ કઈ પુરાવો છે કે આપણું ઋણા નો હિસાબ છે તારે ને એમ ગપ્પુ નથી ને એટલે સંભાળ નિકાલ કરી નાખજો આપણે ખાંડ ના પૈસા આપી દો સાહેબ કે છે ત્યાં ભાવ વધારે ખાતે એક પાઈ પણ નહીં મળે કે એટલે મુસલમાન કહી ગયો ત્યાં સંભાળ નિકાલ દાખવી પેલા એટલે કહી ગયો મુસલમાન કે હું એક પાઈ ઓછી લેવાનું નથી આ કે તું મને ઓળખતો નથી અરે સાહેબ તમે કોંગ્રેસ ના બહુ મોટા માણસ છો પણ મારે કઈ ખોંડ ના પૈસા મારે કઈ ખોટ કઈ ખવાય તમારે પેલા તો રોફ મારી મારી કરે ને કોણ છે નહીં પેલો મિયાભાઈ તો પછી આ સાહેબે શું કહ્યું કે નીચે પૈસા ફેંકીશ ને એટલે લેવાનું નથી ગભરી ગઈ છે ગભરી જશે તો આપણે બધા જ પૈસા નીચે ફેંક્યા એટલે ગણીને લઈ લીધા ક્યારે મળ્યો ક્યારે મળ્યો એટલે અમને શું કહ્યું એ સજા ઉભો કે સાહેબ ક્યાં હુકમ એને પેટમાં ઠંડક હતી, બધા દિશા મળ્યા છે. સાહેબ કહે સાહેબ ક્યાં આવું તમે? સાહેબ હું તને જોઈ લઈશ કે છે. શું કે છે? જોઈ લઈશ. એક તો પૂરા પૈસા લીધા આપ્યા, ફરી પાછું જોઈ લઈશ બોલે છે. મિયા મિયા થી શું બોલ્યો છે? સાહેબ મેં બી દેખલું કે છે. નાગુ કરે એનો પૂછનાર નહીં, આપડે નાગુ ના થાય ભાઈ. તમે સમજ પડે ને? એટલે આપડે નિવેડો લાવવાનું છે. તમે પૈસા પૂરા આપ્યા ને પાછું ભૂયાર બોલી દેખ લેંગા. સમજ પડે ને? આપડે કોઈ જાય વેર ના બનતે. સંભાળ નિકાલ કરવા મૂકી મૂકી દઉં છે. અને થઈ જશે દાદા રે આજ્ઞા પાડી છે ને થઈ જશે. અમારી આજ્ઞા પાડે ત્યારે સમાધિ ના માટે અમે ગેરંટી આપીએ. શું કહ્યું? મોક્ષ માટે. અને એક ચિંતા થાય તો 2 લાખ ડોલર ના દાવો કરે. તમને સમજે સમજે પડી ને બરોબર? પૂરેપૂરી કેટલું વર્ષ થઈ તારે? 30 વર્ષ. ગઈકાલે લગ્ન થયું ને? 12 મહિના થયા છે. ના હમણાં જાન્યુઆરી થયું. આપડે ગયા તમ? તમે આવ્યા તમ? ના હું નથી દાદા. અમારું વચન પણ હોય ને તમે છપાઈ જ જાય ને યાદ જ રહ્યા સમજાઈ ગયો છે. તો હવે 5મી આજ્ઞા આપું છું. ફાઈલો સંભાળ નિકાલ કરો. સમજી ગયો ને? સોથે આ 5મી આજ્ઞા આપું છું કે યશવંત ના નામનું બેંક એકાઉન્ટ છે બેંકમાં. નામ તો નહીં ખરું? ખોલેલું છે. ખોલેલું છે. ખોલેલું છે. છોકરો નાનામી કાઢે છે. અહી આ બાજુ નાનામી કાઢવાની વાત છે. નાનામી એટલે શું? ત્યાં જે નામ પર કર્યું હોય ત્યાં વ્યક્તિમાં, અને ત્યાં જોડે ત્યાં તારી જાત સારું કર્યું હોય તે જોડે લઈ જા. શું કે છે? નામ પર કહેલું કઈ શું થયું? જપ્ત. અહીં જપ્તીમાં નનામી કાઢી એટલે નામ વ્યવહાર સલાહ માટે આપીશું. વ્યવહાર આજ પૂરો થઈ જાય છે ભાઈ નો, પાછું નામ લઈ લો. નામ પર નું જપ્ત કહી દો. કામ થઈ ગયું જપ્તી કહી છે. હવે સુધાર્થમાં ચોપડો રાખવાનો તારે. શું કરવાનું? આ ચોપડો વ્યવસ્થિત આપે છે. આ તો આપડે વ્યવસ્થિત તાબે ગયો, આપડે હાથમાં રહ્યો નહીં. હવે તમારે શુદ્ધાત્મા નો ચોપડો રાખવાનો. શુદ્ધાત્મા નો હવે શુદ્ધાત્મા ચોપડે શું લખવાનું? કે છે કઈ કમાણી વગેરે? સાહેબ જેટલું તમે આજ્ઞા પાડશો એટલું ત્યાં આગળ તમે કેટલું જેટલી આપણે આજ્ઞા પાલન કરે ઉપના જમે હો જાય. ઓર દુસરા ક્યાં બીજું શું? સાહેબ અહીં મારી પાસે આવીને દર્શન કરી દેશો, મારી જોડે સત્સંગ કરી દેશો, એ બધું જમે થશે. કીધું છું કે અમારું પુસ્તક છે આપડા દાદા ના બધા બોલ્યા દાદા વાળી એનું વાંચ્યો તો પણ એને છે તે એમાં તમે થશે દાન્યું નહીં કૃપાળદેવ વાંચે તેનો હતો ને, પણ કૃપાળદેવ જે વાંચન છે ને એ તો એમાં જે લખ્યું છે એ બધું થઈ ગયું, હવે થઈ ગયા પછી વાંચવું એટલું વાંચજો, પણ એમાં લખ્યું છે પૂરું થઈ ગયું, એક શબ્દ શબ્દ હું તને અમને પાડું પુસ્તક ને દેવું તો તું જાણો આ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું, બધું આખું પુસ્તક એ પૂરું થઈ ગયું, કારણ કે જે કહેવા માંગે છે એ બધું થઈ ગયું, તને સમજ પડે ને, એટલે વાંચવાની જરૂર ના રહી, તારે છતાં તને વાંચવા વાંચે તેનો હતો સંભાવે નિકાલ કરવાનો, ફાઇલ નો શું કરવાનું, સંભાવે નિકાલ પુસ્તક આવી ફાઇલ ફાઇલ નો સંભાવે નિકાલ કરવાનો, સમજ પડે ને, અને સાથે આ આપણા સાથે આપતવાણીઓ બાપતો બધું વાંચજો, સમજ પડે ને, આપી દીધી આપડે એક આગળ રહી ગઈ હતી પણ આપી આવી મેં યશવંત છું, બાત ગલત નીકળી, ખુદ ખુદ યશવંત છું એથી બોલતા, ખુદ યશવંત, યશવંત તમારા ના આવે, મતલબ ખુદ યશવંત છું, કોઈ કોઈ જમતા કોઈ ગજમ ભગવાન હું થા, તો હું આત્મા ને સુધાર્થમાં બેઠ ગયા આપણા ખુદ આત્મા ને, ઓર હું મેં આસન છું એ તો રોંગ બિલીફ છે, રોંગ બિલીફ કે રોંગ, અને હું સુધાર્થમાં એ રાઈટ બિલીફ, રાઈટ બિલીફ એટલે સમ્યક દર્શન, સમજ પડે ને, રાઈટ, હું આ ભાઈ ને ધણી થયું રોંગ બિલીફ, આ બધી રોંગ બિલીફ હોય એ મિથ્યા છે, સમજ પડે ને, કેટલી બધી બેઠી હશે ઘણી બધી, એટલે હવે અહંકાર ને મમતા ચડી ગઈ ગઈ અને એને બદલે ત્યાગ થઈ ગયો, અહંકાર ને મમતા નો ત્યાગ થઈ ગયો, તો ગ્રહણ શું થયું, કે વેક્યુમ પડ્યું, ત્યાગ થાય વસ્તુ વેક્યુમ પડે પછી, એને બદલે પોતાના સ્વરૂપ સિદ્ધાર્થમાં નું ગ્રહણ થઈ ગયું, ગ્રહણ હો ગયા પોતાના સ્વરૂપ કા, ઓર ત્યાગ હો અહંકાર મમતા કા હો ગયા, ઓર ગ્રહણ ત્યાગ કા કોઈ અભી કામ બાકી નહીં, સબ ગ્રહણ ત્યાગ કરને કા હો તો હો ગયા, અભી અભી તો નિકાલે કરને કા તો ચાર કૂદ કે નિકાલ, સમજો ને, સંભાવે નિકાલ, સંભાવે નિકાલ કરને કા, ઓર રિલેટિવ દેખને કા, ઓર વ્યવસ્થિત સમજ જાને કા, ઓર ફાઇલ સંભાવે નિકાલ કરને કા, ઓર સુધાર્થ ના રચવા પડ્યા, તો અરે મુસલમાન સુધાર્થમાં દેખાય છે કે, એટલે આપણે કોઈ એવો પ્રશ્ન રહે કે આપણે જૈન છીએ કે વૈષ્ણવ છે કે વેદાંતિ છે કે મુસ્લિમ છે, આપણે આત્મા છે, આત્મધર્મ આપણો, આત્મધર્મ એ સ્વધર્મ, કેવો આત્મધર્મ, આત્માના જે પોતાના ગુણધર્મ એ બતાવ્યા આ બાજુથી, અને આ બાજુ અનાત્મા ને બતાવ્યા, એ આપણા ગુણધર્મ અનિમી લખેલા કિલ્લામાં તે વાંચવાની, એ ચોપડી પેલી નાની ચોપડી છે ને તે વાંચવાની, ફરી સમજે હવે ભૌતિક સુખ માં ઈચ્છા હે, ભૌતિક સુખ ન, ભૌતિક સુખ માં રમણતા હે, વહાં તક મૂળ દશા હે આત્મા થી, બહિર્મુખ દશા, કેસી દશા, બહિર્મુખ મૂળ દશા, મૂળાત્મા અભી એ સુખી વાંચા, વો શ્રદ્ધા ચલી ગઈ, અભી એ સુખ વૈષ્ણવ સુખ નહીં હૈ, એ શ્રદ્ધા ચલી ગઈ, ઓર આત્મામય સુખ હૈ વો શ્રદ્ધા હો ગઈ, તો અંતરાત્મા દશા હો ગઈ, ક્યાં હો ગઈ, આજ અંતરાત્મા દશા, ઓર શુદ્ધાત્મા આપણી પ્રતીતિમાં આ ગયા, શુદ્ધાત્મા નહીં શુદ્ધાત્મા હું સંપૂર્ણ પ્રતીતિમાં આ ગયા, સમજે ને, ઓર પ્રતીતિમાં સાચક રહેગા, અને ઇન્ટરિમ ગવર્મેન્ટે મેં છતે અંતરાત્મા હું એસા ઇન્ડિયન ગવર્મેન્ટ કહા તક રહેગા, જ્યાં તક ફાઇલ કા નિકાલ કરને કા હૈ વહાં તક, ઓ ફાઇલ કા નિકાલ પૂરા હો જાયેગા, જબ આપ અંતરાત્મા રહેગા આપ પરમાત્મા હો ગયા, શુદ્ધાત્મા હો જાયેગા, ઓર ફૂલ ગવર્મેન્ટ હો જાયેગા, સમજે ને, આસાન હૈ ને, ઓ ફાઇલ કા નિકાલ હૈ વહાં તક, સમજે ને, એટલે ફાઇલ નો નિકાલ આપણે ફાઇલ ના હોય તો શુદ્ધાત્મા ધ્યાન કરવાનું, અને નહીં તો ફાયદો નહીં કરો, શુદ્ધાત્મા નું ધ્યાન એટલે મહી અંદર ઉડા ઉતરી નહીં, બીજા લોકો નો જો જો કર્યા કરવાનું, સમજો ને? નિરંતર ધ્યાનમાં રહેશે. શું રહેશે? શુદ્ધાત્મા મારા ધ્યાનમાં નિરંતર રહેશે. એ જ નિરંતર ધ્યાન રહેશે, એ શુક્લ ધ્યાન. સમજો ને? ધ્યાન આ કરવાનું ના હોય, કરતા કોણ? કોણ કરતા? પહેલા તો કરતા હતો તને સમજ પડી ને? જ્ઞાતા દ્રષ્ટા થયો. હા, પણ છતાં મેં જો ટેવ પડેલી હોય, ટેવ પડેલી હોય તો શું નામ એનું? કનુભાઈ. કનુભાઈ કનુભાઈ કરતો હોય તે આપણે જોયા કરવાનું. ટેવ પડી હોય, હેબિચ્યુએટેડ થયેલો હોય તો આપણો વાંધો નથી એનો. ના પડે બધે કરવાની જરૂર નથી. અને ઘરે તો ભેરાસર જાય તો કરુભી જાય, આપણે જોયા કરવાનું કરુભી શું કરે. કરુભી જે કરે આપણે જોયા કરવાનું, ભાઈ આ કરે તો વાંધો નથી, તે કરે તો વાંધો નથી. કરુભી પુસ્તકો વાંચી ગમે તેને તે વાંધો નથી, અને પેપર વાંચતા હોય તે એને આપણે કેવું કરુભાઈ પેપર વાંચે પણ સંભાળ નિકાલ કરજો. ફાઇલ થયા તો ફાઇલ જેવું નામ છું, ફાઇલ નો સંભાળ નિકાલ કઈ નાખવાનો. શું કહ્યું? તારે તો આ ભાઈ શું કરે એટલું જ કરવાનું, તારે બીજી ભજન નહીં પડવાનું. ફાવશે કે નહીં ભાઈ? શું કે છે? ફાવશે. કેટલા સુધી આવ્યો? હવે નિધિ ક્યાં સ્થાન? હા, હવે આ જ્ઞાન મળ્યા પછી ભગવાને શું કહેલું? મારે ભગવાને કે આવું જો જ્ઞાન મળી ગયું જાય ભાઈ તો તમારે જ્ઞાની ની પાસે જ પડી રહેવું જોઈએ, અને ઘેર જઈને કહેવું જોઈએ કે ભાઈ હવે જો ધંધા હારી ચાલે છે, છોકરો બેઠો છે, એ છોકરો બસ ચલાવી લે છે, ગાડું ચાલશે, અમે અમારું આત્માનું કલ્યાણ કરીએ. ત્યારે આપડી વાઈફ શું કે તમને થોડા વખત લાગે પડે એટલે નહીં પણ બોલાવજો, એટલે એ નહીં પણ લાગે. સમજો ને? પેલો એવા રિવાજ હતા, પણ હવે તો એ રિવાજ ચાલે એવો નથી ને. ચાલે એવો છે? અત્યારે મારી પાસે પડી જવાનું કહું, મારી પાસે પડી જવાનું કહું. વખત તમે બહુ જબરદસ્ત પડી જવા ત્યાં થયા હોય તો તારી ભાઈ એનો બહુ આમ કરે. ભાઈ કન ભી આવ્યા છે કે યશવંત આવ્યો છે? ભાઈ આ રહ્યો તાર લઈ જાય ફાયદો આવે ના પેલાથી તમારી ભાઈ આવે. હા, ફાયદો હું શું કરે એટલે હવે પણ કરશો શું? એમની પાસે જ પડી જવું જોઈએ તો જ આ જ્ઞાન પૂરું થાય. શું બે કલાકમાં લઈને જતા રહીએ કે દાડો ભરે કે? એટલે હું તમને જેટલું બતાવું એટલું કરજો. શું કહ્યું? આજ રાત્રે ખાસ આવશ્યક કરવાનું જે બતાવું છું અત્યારે, આવશ્યક એટલે ખાસ કરવાનું. જેવું રાત્રે સુઈ જાઓ તારા વાંચવા મીચીને ગમે તે 9-10-11 ગમે તેનો વાંધો નથી, એની ટાઈમ સુઈ જાઓ. પણ વાંચવા મીચી અને દાદાનું નિધિ ધ્યાસન રહેવું જોઈએ. શું રહેવું જોઈએ? પાંચે મીચીએ એટલે આ દેખાય પેલો આખો દાડો જોયા કરે. પેલો જોડે રહેવાથી શું થાય? આખો દાડો મુખારવીને જોયા કરે અને આખો દાડો એ વાતાવરણમાં રહે એટલે એનો જે લાભ મળે એવો લાભ આપણે સબસ્ટિટ્યુટ રીતે આ રાત્રે તમે સુઈ જાઓ ત્યારે આંખે મીચીને દેખાવું જોઈએ.